અસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેચ દોર્વિલસિતમ નામ પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુજગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 19મો. સ્કંદ ઉવાચ. તતઃ સદદૃશે દેવો પુરાણાવૃષિ સત્તમો તપશ્ચરંતો સુમહદ આત્મનિષ્ઠો મહાવ્રતો. નારદજી છે એ અક્ષરધામમાંથી બદ્રિકાશ્રમમાં પાછા પધાર્યા. હિમાલયને વિશે ગંધમાદન પર્વત જ્યાંથી હનુમાનજી મહારાજ સંજીવની જડીબુટ્ટી લઈ આવ્યા હતા એ જગ્યા ઉપર બદ્રિકાશ્રમ છે એવું કહેવાય છે. દિવ્ય હોવાથી સામાન્ય મનુષ્યને જીવાત્માને દર્શન નથી થતું એમનું, પણ જે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે એમને ભગવાનના ધામનું દર્શન થાય છે. નારદજી ત્યાં પધાર્યા છે. ત્યાં આવ્યા ત્યારે નરનારાયણ ભગવાન, કેવા નરનારાયણ ભગવાન, તો કે ઋષિઓમાં શ્રેષ્ઠ એવા ઋષિ સત્તમઃ. આ બ્રહ્માંડને વિશે જેટલા પણ ઋષિ મુનિઓ થઈ ગયા એમાં સર્વોત્તમ જો કોઈ હોય તો એ નરનારાયણ ઋષિ છે. મહારાજે શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે અમારા સાધુએ જડભરતની પેઠે વર્તવું, પણ વચનામૃતના સંદર્ભો જોતા નરનારાયણ ભગવાન છે એ અમારા સંતો માટે આદર્શ છે. દેશ કાળે કરીને કોનો પરાભવ ન થાય તો ત્યાં મહારાજે એમ કહ્યું કે એક નરનારાયણ ભગવાન એવા છે કે એને કોઈ પણ દેશ કાળ લાગે તો એને પરાભવ, એને માયા ક્યારેય પરાભવ નથી કરી શકતી. બાકી ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે કોઈએ કામ જીત્યો તો ક્રોધે કરીને હોઠ કરડી ખાધા. કામને જીતી લીધો પણ ક્રોધની આગળ પરાસ્ત થઈ ગયા, એવા ખીજાય એવા ખીજાય તો હોઠ વિયા ગયા. બોલો, શંકર ભગવાનના જે ગણ છે એમના બધાનું દ્રષ્ટાંત દઈ અને સ્વામીએ વાત કરી. તો એક જીતવા જાય તો બીજી બાજુ પરાભવ થઈ જવાય, પણ નરનારાયણ ભગવાન એવા હતા એટલે એમ કે એ સમયે એમ જ્યારે વાત ચાલતી હતી ત્યારે, અત્યારે તો છે જ કે એમને એ સમયે ગમે એવા દેશકાળ આવ્યા તો એ દોષોમાં તો ન લેવાના, પણ એ દોષોના રિએક્શન રૂપ જે બીજા દોષ હોય એમાં પણ ન લેવાના. કામને જીત્યા પછી કામ માન આવી જાય કે મારી જેવો સમર્થ કોઈ નહીં, જીતેન્દ્રિય કોઈ નહીં, તો તો માન આવ્યું તો માને કરીને પડી ગયા, પણ નરનારાયણ ભગવાનને જ્યારે તપ કરતા હતા ને એ વખતે એમનું તપ જોઈ અને ઇન્દ્ર મહારાજાએ અપ્સરાઓને મોકલી, કામદેવને મોકલ્યા. કામદેવ પણ એમને પરાભવ ન પમાડી શક્યા, એમના હૃદયમાં વિકાર ન થયો. પરાભવ પામવાનો અર્થ માત્ર ખાલી આમ એક રાગ ઉત્પન્ન થાય ને એટલે એ સ્થિતિમાંથી ડિગ્યા કહેવાય. પણ મહારાજ એવું કહ્યું કે અમે એક એવા છીએ કે અમે ક્યારેય અમારી સ્થિતિમાંથી ડગ્યા નથી, ડગીએ પણ નહીં, કારણ એ તો તત્વ જ અલગ છે. પછી કામદેવ એ થાકી ગયા, એને એમ થયું કે હવે જેટલી તાકાત વાપરવાની હતી એટલી આપણી ઘણી વખત નથી વાપરવાની હોય એટલી વાપરી લે, પછી એમ કહીએ કે હવે સ્વામી તમે જેમ કહો એમ કરશું. આમ તો અમારે સાધુ જ કરી દેવો છે, પણ પહેલાં થોડીક અમે અમારી રીતે બધી પરીક્ષા કરી લઈએ એમ, તાકાત વાપરી લઈએ. એનો અર્થ એમ કે અમે થોડીક અમારી તાકાત વાપરી લઈએ. આમ તો સામે તમે કહો ને એમ જ કરવું છે, પણ હમણાં થોડુંક બે દીકરાઓ નાના છે, જવાબદારી વધારે છે, એ બધું પતી જાય ને પછી નિવૃત્ત થઈ અને ગુરુકુળમાં જ આવી જવું છે. કેટલા વર્ષે? તો કે બસ આ પૂરું થઈ જાય એટલે તરત જ. તે પૂરું થાય નહીં અને ભગત કોઈ દિવસ આવે નહીં. નરનારાયણ ભગવાન છે, એમને કામદેવે પરાભવ કરવાનો પ્રયાસ કર્યો, કામદેવ થાકી ગયા, ઝૂકી ગયા. ભગવાન નરનારાયણે આંખો ખોલી, કામદેવ ભયભીત થઈ ગયો કે હમણાં શ્રાપ દઈને બાળી નાખશે, તો કારણ કે આગળ અનુભવ થઈ ગયા હોય ને, શંકર ભગવાનને બાળી નાખ્યા, બીજા ત્રીજાએ બાળી નાખ્યા એટલે અનંગ કહેવાય, એમને કોઈ અંગ નથી હોતું. ત્યારે નરનારાયણ ઋષિ બોલ્યા કે તમે ડરશો નહીં, તમે તમારું કામ કર્યું છે અને મેં તમે આવી રીતે વાતાવરણનું સર્જન કર્યું ત્યારે જ મને ખબર પડે કે મારે અંદર કેટલું જીતેન્દ્રિયપણું છે. વિકાર હે તો સતી વિક્રિયંતે એષામ ન ચેતાંસી સયેવ ધીરઃ. વિકાર થવાના તમામ કારણો હોય છતાં પણ જેમને વિકાર નથી થતો એને ધીર પુરુષ કહેવાય. કેવા? ક્રોધ થવાના તમામ નિમિત્તો સામે હોય છતાંય ક્રોધ ન કરે એને ધીર પુરુષ કહેવાય. કહી દેવાના તમામ પરિસ્થિતિઓ સામે હોય, કે આપણે નથી ઘણી વખત એમ થતું કે અત્યારે તો કહી જ દેવું જોઈએ કે, અને છતાંય ન કહે, ઘૂંટડો ગળા હેઠે ઉતારી જાય તો એને ધીર પુરુષ કહેવાય. વિકાર હે તો સતી વિક્રિયંતે એષામ ન ચેતાંસી, જેમનું ચિત્ત છે એ વિકાર થવાના પરિબળો હોવા છતાં પણ વિકારને પામતું નથી એ ધીર પુરુષ છે. નરનારાયણ ભગવાનમાં ધીરજતાનો ગુણ એ સદા શાશ્વત રીતે રહ્યો છે. આપણે થોડીક તપાસ કરવી જોઈએ કેટલીક ધીરજતા આપણી અંદર છે, નહીંતર ઘણી વખત તો ચા કરતા એમ આપણા ભગવાન ઠંડા હોય ને આપણે સૌથી વધારે ગરમ હોઈએ. એટલે નરનારાયણ ભગવાન છે, એમણે એવું કહ્યું કે તમે જે પણ પરિબળોનું સર્જન કર્યું એમાં અવિકારી રહેવું, નિર્વિકારી રહેવું એ મારો ધર્મ હતો, મારી ફરજ હતી. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણી સાથે આવો કલોગો વ્યવહાર કરે, કલોગો તળપદી શબ્દ, નરનારાયણ ભગવાને કામદેવનું કાંઈ બગાડ્યું તો નહોતું, તો હું કામ વિઘ્ન પમાડવા માટે આવ્યા કાંઈ કારણ વગેરે? તો નરનારાયણ ભગવાનને કાંઈ ઇન્દ્રાસન જોઈતું નહોતું, તો એમને કંઈ સત્યલોક જોતો નહોતો, કારણ કે એ જે છે એ આખા અલગ છે. એમ છતાંય ઇન્દ્ર મહારાજે મોકલ્યા એમને, અને કામદેવ આવ્યા. કંઈ પણ કારણ ન હોય, કંઈ લેવા દેવા ન હોય, છતાંય તમને વિઘ્ન પમાડવા માટે આવે, એને કલોગો વ્યવહાર કહેવાય. કેવો? વાંક ન હોય ને ખીજાય, વાંક ન હોય ને કીધા કરે કે તમને તો કાંઈ ખબર જ પડતી નથી, કોઈ દિવસ તમે અમારું પેટ ઠાર્યું નહીં, કે દરરોજ ઠારતા હોય તોય. એમને કલોગો વ્યવહાર કહેવાય. એ કલોગા વ્યવહારની અંદર આપણે જો વિકાર પામતા હોઈએ તો આપણે ધીર પુરુષ નથી, આપણે ધીરજતાના ગુણને સાક્ષાત્કાર નથી કર્યો, જેમ નરનારાયણ ભગવાને કર્યો છે એટલે સુધી પહોંચવા માટે જે ઘણી બધી. અને એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એવું કહ્યું કે વ્યવહારેણ સાધુ. પણ આ તો સાધુ શબ્દ આવે ને એટલે આપણે એમ માની લઈએ કે આ સંતો માટે જ છે એમ. પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ પણ કહ્યું છે કે ભલે આપણે ધોળા કપડામાં હોઈએ કે ભગવા કપડામાં હોઈએ, પણ જીવ જ્યાં સુધી ભગવા નહીં થાય એનો અર્થ એમ કે નિર્વાસનિક નહીં થવાય, ભગવાનના ધામમાં રહેવાય એવું એવા ગુણો નહીં થાય, સાધુતા જ્યાં સુધી જીવમાં નહીં આવે ત્યાં સુધી અક્ષરધામમાં જવાશે નહીં અને રહેવાશે પણ નહીં. એટલે હરિભગત હોઈએ તો પણ આ બધા ગુણ છે આપણે કેળવવા જ રહ્યા, ધારણ કરવા જ રહ્યા. એ વ્યવહાર, વ્યવહારથી સાધુતા એ ખબર પડે, વ્યવહારથી ભગતપણું ખબર પડે. એક ભગતને બીજા ભગતની સાથે વ્યવહાર પડ્યો હોય અને બીજા ભગતે એક ભગતને ઉતારી દીધા હોય સારી રીતે, પછી બંને જ્યારે નોખા પડવાના થાય ત્યારે ખબર પડે કે બેયમાં ભગતપણું કેટલુંક છે. બાકી ભલે આપણે સંતો હોઈએ તો હાર પહેરાવતા હોય અને કહેતા હોય વાહ ભગત સરસ, તમારી જેવા કોઈ એકાંતિક ભગત નહીં, પણ એમ કીધે કંઈ થઈ જવાતું નથી. એ તો સંતો એટલા માટે એમ કહે છે કે આપણે એવું થવાનું છે એમ, તમે છો આ લેવલે પણ આપણે એટલે સુધી એમ માનવાનું, નહીંતર આપણે એમ માની લઈએ કે હવે આપણને કહી દીધા એકાંતિક એટલે અમે એકાંતિક થઈ ગયા એમ, અને અમે એમ માની લઈએ કે અમને કહી દીધા એટલે અમે સારા સાધુ થઈ ગયા એમ. તમે બે જણા કયો કે સ્વામી બહુ સારા તમે, વ્યવહારણ સાધુ એટલે કલોગો વ્યવહાર. કામદેવે ભગવાન નરનારાયણની સાથે કલોગો વ્યવહાર કર્યો અને ભગવાન નરનારાયણે સાધુતાનું દ્રષ્ટાંત એ વખતે પૂરું પાડ્યું. ન શ્રાપ આપ્યો, ન ક્રોધિત થયા, ક્રોધિત ન થયા એટલું નહીં પણ એના ચિત્તમાં વ્યગ્રતા પણ ન વ્યાપી. ખિન્ન તો થઈ જાય ને, ઉદ્વેગ તો થાય કે નહીં આ લોકો હું કામ યાર હેરાન કરતા હશે, એવું ન થયું. પ્રશાંત ચિત્ત, શાંત અંતઃકરણ, જેવા હતા એવા મંદ મંદ હાસ્ય, એવું ને એવું જ હાસ્ય. કામદેવ ડરી ગયા, એને એમ થયું કે ભારે થઈ ગઈ, હવે આંખો ખોલી એટલે હવે મરણ નાખે. એમને ડરતા જોઈ અને વળી પાછો નરનારાયણ ભગવાને અનુગ્રહ કર્યો અને કહ્યું કે તમે ડરશો નહીં, તમારે ડરવાની કોઈ જરૂર નથી. સાધુની પાસે આવે ને ડરવું પડે ભાઈ, ઋષિ છે ને. એ તો અભય પદને આપવા માટે છે, નિર્ભય બનાવવા માટે છે. જે પણ આવે એટલે કહ્યું કે ડરશો નહીં, છતાંય આમ ખચકાટતો જાય નહીં, કારણ કે જે કર્યું છે એ યોગ્ય નથી કર્યું એવો અહેસાસ તો કામદેવને પણ હોય. એ એટલે નરનારાયણ ભગવાને આમ સાથળ ઉપર હાથ ફેરવી અને એક અપ્સરાનું સર્જન કર્યું. અને નરનારાયણ ભગવાને હસતા હસતા એમને કહ્યું, રાજી થતા થતા, કે તમારા જે રાજા છે એમને અપ્સરાઓ ખૂબ પ્રિય છે, તો જાઓ સ્વર્ગમાં સર્વશ્રેષ્ઠ અપ્સરાનું સ્થાન મેળવે એવી અપ્સરાનું સર્જન કરીને તમને આપું છું, તમારા રાજાને ભેટ આપું છું. હલો, જે હેરાન કરવા આવ્યા છે એને ન્યાલ કરી દીધા, બોલો, ભેટ આપી. અને આ લક્ષણ ભગવાન સ્વામિનારાયણે નંદ સંતોને આપ્યું અને આપણે અમને બધા સંતોને પણ આપ્યું. મહારાજે કહ્યું કે કોઈ પણ કુમતિ જન હોય, એ તાડન કરે, ગાળ દે, તો એમની સામે અપશબ્દ ન કહેવા, એમનું તાડન ન કરવું, પણ એ બધું સહન કરીને એમનું હિત થાય એવું કરવું. આ લક્ષણ એ ઋષિઓમાં શ્રેષ્ઠ એવા નરનારાયણ ભગવાનને નરનારાયણ ઋષિને વિશે હતું, એટલે એમને અહીંયા કહ્યા કે ઋષિ સત્તમ. અને આપણા નંદ સંતોના જીવનમાં એ આપણને તાદૃશ્ય દેખાય. કંઈ વાંક ન હોય, રસ્તેથી ચાલ્યા જતા હોય અને કોઈ આવી અને માર મારે, સંતો ગાય જેવા એ સહન કરે. કાલે અહીંયા બે વાછડીઓ હતી ને, કંઈ બિચારી બોલતી હતી, એ જોઈને તેમ જ થાય કે સંતો ગાય જેવા સંતો કીધા, એટલે એ સહન કરે. સહન કર્યા પછી પાછું એનું હિત થાય એવો એવો સંકલ્પ કરે, એવો પ્રયાસ કરે, એવી ભાવના કરે, માળા કરે, ભગવાનને પ્રાર્થના કરે કે એમનું સારું થાય. વિકાર હેતો સતી વિક્રિયંતે યેષામ ન ચેતાંસી સયેવ તિરહ. એવા નરનારાયણ ભગવાન એ ઋષિઓમાં શ્રેષ્ઠ, અને એટલે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એવું કહ્યું અને ભાગવતની અંદર પણ એવું કહ્યું, ઋષિમ નારા યણમૃતે તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વખંડિત દીહ પુમાન. કે હે પ્રભુ, તમારી જે સૃષ્ટિ એટલે ઈશ્વર, એમની જે સૃષ્ટિ એટલે આ બ્રહ્માંડ, તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ, એમને વિશે જેટલા પણ જીવાત્માઓ દેવતાઓ જે પણ છે, એમાં એવો કોઈ નથી કે તમારી માયાના પેચમાં ન આવ્યો હોય, એના પારને પામી ગયો હોય એવો કોઈ નથી. એક ઋષિમ નારાયણ મૃતે, આ બ્રહ્માંડની અંદર નરનારાયણ ઋષિ એક એવા છે કે એને ક્યારેય તમારી માયા છે પરાભવ કરી શકી નથી, એટલે ઋષિઓમાં શ્રેષ્ઠ છે. પુરાણ આજકાલના નથી, સૌથી પહેલાં ભરતખંડના રાજા છે ને, પુરાણ પુરુષ છે, દેવ છે, નરનારાયણ દેવ, દિવ્ય જેમનું શરીર છે એટલે દેવ કહેવાય. તપશ્ચરંતો સદાને માટે ભગવાનને, ભગવાનના ભક્તો ભગવાનને માર્ગે ચાલે, ભગવાનને પ્રસન્ન કરવા માટે અને ભગવાનના ભક્તો ભગવાનને માર્ગે ચાલી શકે એવું બળ મળે, એટલા માટે આ બે હેતુથી નરનારાયણ ભગવાન સદાને માટે તપ કરી રહ્યા છે. મહારાજે સારંગપુરના 16મા વચનામૃતમાં આમનો ઉલ્લેખ કર્યો છે કે નરનારાયણ ભગવાન છે એ તપ કરે છે, એ પોતાના ભક્તને અર્થે કરે છે. એમનું તપ, એમનું આપણને બેનિફિટ મળે તો આપણે જલ્દી ભગવાનના માર્ગે આગળ વધી શકીએ. એટલા માટે બાપા હોય, ઘણું બધું કમાણા હોય અને દીકરો છે, એમને પૈસાનો બેનિફિટ મળે કે ન મળે? એટલે સીધો જ એમનો બિઝનેસ એક્સેલ થાય. એક આપણા જૂનાગઢ ગુરુકુલના વિદ્યાર્થી છે, કલ્પેશભાઈ સુહાગ્યા, ઓળખતા હશે, સુરતની અંદર અત્યારે આ બધા મોટા મોટા પંખા બનાવે છે ને, એ કરે છે. એમણે જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ત્યારે એમના પપ્પાએ માત્ર 20,000 રૂપિયા આપ્યા હતા. કેટલા? 20,000. અને એમની જ સાથે એમના મિત્ર એક બીજા હતા, એમને એમના પપ્પાએ કંઈક 20 લાખ આપ્યા હતા. તો સીધો જ ઓલાનો બિઝનેસ સીધો ક્લિક થઈ જાય. આમને થોડોક ટાઈમ લાગ્યો, અત્યારે તો આઈ સુખી છે, પણ ટાઈમ તો લાગે જ. એમ પપ્પાનું બેંક બેલેન્સ મળે અને બિઝનેસમાં જલ્દી ક્લિક થઈ જવાય, એવી જ રીતે અધ્યાત્મ માર્ગને વિશે પરમપિતા એમનું બેંક બેલેન્સ મળે તો આપણને સીધા જ ક્લિક થઈ જઈએ, વિઘ્નો ઓછા આવે, એફર્ટ ઓછો પડે. પણ પપ્પાનો સપોર્ટ લેવા માટે તૈયારી હોવી જોઈએ. કે ભારતમાં બહુ વાંધો નથી, બધાય પપ્પા ઉપર જ ડિપેન્ડ છે, છે કે નહીં? નાના નાના છોકરા હોય ને તો એ વાતો કરતા હોય કે મારા પપ્પા આમ છે, મારા પપ્પા આમ છે. મોટા થઈ જાય ત્યારે એમ જ વાતો કરે કે મારા પપ્પાને છે ને ફલાણા પોલીસ ત્યારે ઓળખાણ છે, કે કાંઈ બોલતો નહીં. કે બોલો, નાની તો વાત નહીં. અને મારા પપ્પા કમાય છે કોના માટે કમાય છે? કે મારા માટે જ કમાય છે. પછી મોટો થાય ત્યારે ખબર પડે કે આપણી કમાણીમાંથી તો માંડ માંડ પૂરું થાય છે, બાકી મોજ શોખ તો પપ્પાની કમાણીમાંથી જ થતા હતા. પણ અમેરિકા જેવો દેશ હોય તો પપ્પાનું કાંઈ ન લ્યો, એક પણ રૂપિયો નહીં. બિલ ગેટ્સ હોય કે પછી વરન બફેટ હોય કે હમણાં એલોન મસ્ક વર્લ્ડના સૌથી રિચેસ્ટ મેન તરીકે ઉભરી આવ્યા છે, તો એમના દીકરા હોય એમની પાસેથી અપેક્ષા ન રાખે કે પપ્પા એટલું બધું મિલિયોનર્સ, બિલિયોનર્સ, ટ્રિલિયોનર છે. ટ્રિલિયોનર તો જોકે કોઈ છે નહીં, પણ બિલિયોનર છે તો એ બધા પૈસા મને મળશે, એના દીકરાને એવી અપેક્ષા ન હોય. હું મારું સામ્રાજ્ય મારી રીતે ઊભું કરીશ, પછી ઘણી વખત કરી શકે ને ઘણી વખત હજી સુધીમાં એવું દેખાણું નથી કે એના દીકરાઓએ કોઈ લગભગ બીજું સામ્રાજ્ય ઊભું કર્યું હોય એવું. આગળ જેટલા જેટલા ધનપતિઓ થઈ ગયા એમણે, પપ્પાનો સપોર્ટ ન લઈએ એટલે એટલું આગળ સ્પીડથી ન વધાય. હમણાં આપણે અહીંયા મનસુખભાઈ કોટડીયા છે ને, નથી આવ્યા જ, ફૂલ લેવા ગયા છે. એમના દીકરા હરીને એલો પફીજાનો બિઝનેસ કરવો છે, નહોતી આપણે વચ્ચે બે દી પહેલાં વાત કરી? તે ઘણા સમજાવ્યા મનસુખભાઈ હરીને કે હરીભાઈ આપણે આ બધું LIC નું બહુ સારું ચાલે છે અને તમે એમાં આવી જાઓ તો સીધું જ આમ સપોર્ટ મળે ને ફટાફટ થાય. તો હરીભાઈ કે મને ઇન્ટરેસ્ટ નથી, LIC માં ઇન્ટરેસ્ટ નથી, કરો શું? એમ નરનારાયણ ભગવાન આપણને તપ કરી અને ઘણું બધું આપવા માગે છે, પણ આપણે એમ કહી દઈએ કે આપણને ઇન્ટરેસ્ટ? હલો, તપશ્ચરણ તો ભગવાન છે, એ પોતાના દીકરાઓને માટે તપ કરે છે. એ તપને આપણે મેળવી શકીએ એમના માટે શું કરવું જોઈએ? પૂજ્ય દેવપ્રસાદ સ્વામી એવું કહે કે ફ્રિક્વન્સી મેચ કરવી જોઈએ. જેમ ત્યાંથી લાઈવ પ્રસારણ થતું હોય તો એ બધી જગ્યા પર તરંગો આવતા જ હોય છે ને, પણ એ તરંગોને મેચ કરવા માટે નથી. પેલા જૂના સમયમાં રેડિયો છે એ આવી રીતે આમ લઈ જતા મેચ કરતા. અત્યારે આપણે ક્યારેક ક્યારેક એવા ઝોનમાં વ્યા ગયા હોય ને જ્યાં ટાવર ન પકડાતો હોય, નથી આમ બારા નીકળી નીકળીને ટાવર પકડાવવો જોઈએ, કે એ ફ્રિકવન્સી મેચ કરે છે. એવી રીતે આપણી ફ્રિકવન્સી નરનારાયણ ભગવાનની સાથે મેચ થાય તો આપણને એમના તપનો લાભ મળે. હવે મેચ કેવી રીતે થાય અને આપણને લાભ કેવી રીતે મળે? તો નરનારાયણ ભગવાન એ જેવી રીતે તપ કરે છે, એમને જેવી ઈચ્છા છે એવી ઈચ્છા આપણે ધારણ કરીએ, અને નરનારાયણ ભગવાનને જેવી બર્નિંગ ડિઝાયર છે, ખાલી ઈચ્છાથી કામ નથી થતું, પછી એ ડિઝાયરને બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા, પ્રબળ ઈચ્છા કરીએ અને એમના માટેનો આપણે એ પ્રમાણે પુરુષાર્થ કરીએ, તો નરનારાયણ ભગવાનને એમ લાગે કે ના, વાંધો નથી, આ આપણા માર્ગ ઉપર છે, એટલે પછી નરનારાયણ ભગવાન છે કૃપા કરીને અનુગ્રહથી આપણને એમના તપનો લાભ છે એ આપણને આપે અને આપણે ફાસ્ટ એક્સેલ થઈ શકીએ. તો નરનારાયણ ભગવાનની ઈચ્છા કેવી? તો બસ આમાં બતાવશે એવી. એવું ધીરે ધીરે આપણે કરતા જઈએ. એકાદશી તપશ્ચરણ તો છે એટલે પહેલી તો તપની ઈચ્છા. એકાદશી આવે ત્યારે મહારાજે કીધું ખબરદાર થઈને તપ કરવું. આપણા માટે જેટલું છે એટલું તો કરીએ. આપણે કંઈ નરનારાયણ ભગવાનની જેમ સાવ પરવારી ગયા છીએ અને બધું મૂકી દેવું એવું નહીં, પણ જેટલું મહારાજે કહ્યું છે એ પ્રમાણે તપશ્ચરંતો તપને કરતા એવા નરનારાયણ ભગવાન. સુમહદ આત્મનિષ્ઠ, અતિશય આત્મનિષ્ઠ છે. શરીરના ભાવોથી સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર એમના ભાવો જેમને અડતા નથી, સદા પોતાના સ્વરૂપમાં લીન રહેનારા એવા આત્મનિષ્ઠ છે. મહાવ્રત, અખંડ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા એવા નરનારાયણ ભગવાન. સર્વલોકને પ્રકાશિત કરનાર એવા સૂર્યનારાયણ, એમના તેજથી પણ જેમનું અતિ અધિક તેજ છે એવા નરનારાયણ ભગવાન કેવા તેજસ્વી શોભતા હશે. શ્રી વત્સનું ચિહ્ન જેમના વક્ષસ્થળને વિશે છે, સુર નર અને મુનિઓ એ તમામને માટે પૂજનીય છે એવા પૂજ્ય, જેમના મસ્તક ઉપર કેવો મુગટ શોભે છે, જટાનો મુગટ શોભે છે, પિંગલવર્ણી જટા છે એ બાંધી છે અને જટાનો અંબોડારૂપી મુગટ એ શોભી રહ્યો છે. જટામંડલ ધારીનો જેમના હાથને વિશે પદ્મનું ચિહ્ન છે, એટલે રેખાઓ હોય ને એ પ્રમાણે કમળનું ચિહ્ન છે. જેમના ચરણકમળને વિશે ચક્રનું ચિહ્ન છે, એવા લક્ષણથી યુક્ત આવું સ્વરૂપનું દર્શન કરાવ્યું. વ્યઢો રસકો, જેમનું વિશાળ વક્ષસ્થળ છે, લાંબી ભુજાઓ છે, આજાન બાહુ છે, શ્વેત સૂક્ષ્મ અને ઘાટા વસ્ત્રો ધારણ કરેલા છે, શ્વેત વસ્ત્રધારી છે, અતિ તેજસ્વી સ્વરૂપ, માથે અંબોડો, વર્ણી જેવો વેશ હશે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને મંદ મંદ હસતું એવું મુખારવિંદ છે, વિશાળ લાટ છે, વિશાળ ભાલ છે, અતિશય સુંદર પ્રકૃતિ છે, ધનુષ્ય જેવી મહારાજને અહીંયા દર્શન થાય છે. મહારાજની પ્રકૃતિ પણ એવી છે. શુભ નાસિકા, અતિ સુંદર નાસિકા છે, શુભ લક્ષણોથી સંપન્ન છે, એટલે જેટલા પણ દિવ્ય ગુણો છે એ તમામ ગુણો, આપણે મને એક ધીરજતાના ગુણની વાત કરી, આવા જેટલા પણ ગુણ છે એ તમામ ગુણોને ધારણ કરી રહ્યા છે. કરુણા, સૌશીલ્ય, ઉદારતા, સાધુતાના 30 ગુણો લક્ષણો છે એ, કંઈક 64 લક્ષણો કહ્યા છે એ, ભગવાનના તમામ જેટલા ગુણો ને લક્ષણો છે એ, સાધુના ગુણો, પરમાત્માના ગુણો, કારણ કે અવતાર છે, એ તમામ શુભ લક્ષણોથી યુક્ત જે છે એવા દિવ્ય મૂર્તિ, શ્યામ હોવા છતાં પણ અતિશય શ્વેત જણાતા તેજથી એવા નરનારાયણ ભગવાનના નારદજીને દર્શન થયા બદ્રિકાશ્રમને વિશે. નારદજી અતિશય વિનયથી એમની પાસે જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ અતિ ભક્તિપૂર્વક, કારણ કે એમની કૃપાથી અક્ષરધામને વિશે પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું. જો એમણે અનુગ્રહ ન કર્યો હોત તો આ થાત નહીં. એટલે અતિશય ભક્તિથી કૃતકૃત્ય ભાવે નારદજીએ નરનારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. નરનારાયણ ભગવાન છે એમને પ્રદક્ષિણાઓ કરી છે અને બંને હાથ જોડી અને ભગવાન નરનારાયણની આગળ બેઠા છે. નરનારાયણ ભગવાન તપથી અતિશય શોભી રહ્યા છે. એ નરનારાયણ ભગવાનને ત્રણની ખાણ કહ્યા, તતસ્તૌ તપસામ વાસૌ યશસામ તેજસામ અપી. તપની ખાણરૂપ, તપ જેમને વિશે વાસ કરીને રહ્યું છે એવા તપસ્વી નરનારાયણ ભગવાન, જેમને વિશે યશ એટલે કે કીર્તિ, એક નરનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં એવા છે, મહારાજે કહ્યું ને કે એને દેશકાળ લાગ્યા નથી એટલે એની ક્યારેય અપકીર્તિ થઈ નથી. ક્યાંય એમને કાળો દાગ લાગ્યો નથી. કોઈ પણ એમનું એક પણ જીવન ચરિત્ર લઈને એમ ન કહી શકે કે નરનારાયણ ભગવાને આ બરાબર ન કર્યું. યશ સામ કીર્તિની પણ ખાણરૂપ છે. ભગવાન છે એટલે તો આમે યશસ્વી. અને તેજ સામ તેજની પણ ખાણ છે. એમાંથી સ્વતઃ સિદ્ધ જેમ તેજ નીકળે એવી જ રીતે તેજ નીકળ્યા જ રાખે છે, નીકળ્યા જ રાખે છે. એવા નરનારાયણ ભગવાન એ શું કરતા હતા? તો એ નરનારાયણ ભગવાન એમનું જે આહ્નિક વિધિ હતી એ આહ્નિક વિધિ કરતા હતા. આહ્નિક વિધિ પૂર્ણ થઈ ગઈ, સંધ્યાવંદન આદિ પૂર્ણ થઈ ગયું, ત્યાર પછી એ વિધિ દરમિયાન મૌન વ્રત ભગવાન રાખે. એટલે નારદજી આવ્યા ત્યાં સુધી બોલ્યા નહીં, પણ એ વિધિ પૂરી કરી લીધી. એ વિધિ પૂર્ણ કર્યા પછી એમણે મૌન તોડ્યું છે. અને નારદજી ને દર્શન, નારદજી પધાર્યા છે એટલે નારદજીનું એમણે સ્વાગતા કરી છે, આગતા સ્વાગતા કરી છે. કેવી રીતે? તો કે આપણી જે પરંપરા છે ને એ પ્રમાણે નરનારાયણ ભગવાને નારદજીના પગ પખાળ્યા છે. હવે ભગવાન છે અને એમણે નારદ જેવા એકાંતિક ભગવાનના સંત એ જ્યારે પધાર્યા ત્યારે એમના પગ પખાળ્યા છે. કારણ કે અહીંયાથી ગયા પછી ઘણા દિવસ પછી પાછા આવ્યા. નરનારાયણ ભગવાને એમને પાદ્ય અર્પણ કર્યું, અર્ઘ્ય અર્પણ કર્યું. અર્ઘ્ય અર્પણ કર્યું એટલે પૂછ્યું કે ઠંડુ કે ગરમ શું લેશો એમ. અર્ઘ્ય અર્પણ કર્યું, નારદજીની પૂજા કરી. નારદજીએ પૂજા એ નરનારાયણ ભગવાન આમ તો એમના ભક્ત છે, નરનારાયણ ભગવાન ભગવાન છે, પણ એક વ્યવહારની રીતે, એક પરંપરાની રીતે, અને પરંપરા છે એ કાયમને માટે આદર્શ રૂપે જળવાઈ રહે એટલા માટે નરનારાયણ ભગવાને. અને આમ જોવા જઈએ તો ભગવાન છે એમણે કહ્યું ને કે મમ ઉર સંતન અરુમે સંતનો, મારા માટે સંતથી અધિક કોઈ નથી. એટલે પગ પખાળી અને સંતની મહત્તા બતાવે છે. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે એમના દીકરાઓ ઋષિની મશ્કરી કરી અને શ્રાપને લઈ અને પાછા આવ્યા, એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને દીકરાઓને એવું કહ્યું કે તમારા બાપ જેના પગ પખાળે છે અને એની તમે મશ્કરી કરો કે? ભગવાન થોડા આકરા પાણીએ થયા કે જેના બાપ એમના પગલા પખાળે છે એની તમે મશ્કરી કરો. પુરુષોત્તમ નારાયણ પણ એ પોતાના સંતને ક્યારેય કોચવતા નથી, એમને રાજી રાખે છે. કરું છાયા કર દોઈ, બંને હાથ માથે રાખીને એમને જો તડકો લાગતો હોય ને તો હું છાયા કરી દઉં. આવા પુરુષોત્તમ નારાયણ જેમને ભગવાન અને ભગવાનના સંત જે છે એમનો કેટલો મહિમા છે, એ આપણા હૃદયમાં આવો મહિમા સ્થિર થાય એમના માટે આ કરે છે. અને આપણે છીએ તો હમણાં એક ભગવાનના ભગત છે, એમને સાધુ થવાનું ચાલતું હતું ને, તો એમના કોઈક દૂરના સગા એ અમેરિકામાં રહેતા હશે, એમની સાથે વાત કરાવી. તો એમણે એવું કહ્યું આપણે જો સીધા ભગવાનને પકડવાના, કોઈ સાધુને નહીં પકડવાના, કે સાધુને પકડીએ ને તો હવે આમાં બધું ભરમાઈ જવાય એવું છે. વાત એ બિચારાની ખોટી નથી, પણ એમણે જે કહેવું છે એ સત્ય પણ નથી. ભગવાન છે એ એવા એકાંતિક સંત છે, એમને પકડે છે. એમ આપણે પણ એવા જો એકાંતિક સંતને પકડીએ અને જેવી રીતે ભગવાન છે એમણે આ મહિમા ભાવથી એ સંતનું પૂજન કર્યું છે, એવી જ રીતે આપણે મહિમા ભાવથી એ સંતને આત્મબુદ્ધિથી એ સંતને વળગી રહીએ તો આપણું પણ. કલ્યાણજી બાપાની આપણે ગઈકાલે વાત કરી હતી, પહેલાં સત્સંગ નહોતો, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીએ વાત કરી. પછી એમણે શાસ્ત્રીજી મહારાજને પકડ્યા અને અત્યારે ભગવાનના ધામમાં એ મુક્ત થઈ અને ભગવાનના સુખે સુખી છે. નારાયણ ભગત, કોઠારી સ્વામી, નારાયણ ભગત કે શાસ્ત્રીજી મહારાજની ચેષ્ટા અલગ, આ આત્મબુદ્ધિનું લક્ષણ છે કે એમને બીજા કરતાં એ વિશેષ દેખાય, એમની ચેષ્ટા અલગ. કે એમના ચેષ્ટા અલગ એટલે એમનું હાલવું, ચાલવું, બોલવું, એમની ક્રિયાઓ જે છે એ બધામાં બીજા જે હોય એના કરતાં કંઈક જુદાપણું દેખાય, કંઈ વિલક્ષણપણું દેખાય. એ મહારાજે પણ વચનામૃતમાં કહ્યું. શંકરાચાર્યજીએ જ્યારે રાજાના દેહમાં પ્રવેશ કર્યો ત્યારે રાણી હતા એ બુદ્ધિમાન હતા, એમને ખબર પડી ગઈ કે મારા પતિમાં પહેલાં આવું તેજ નહોતું, કે બધું બદલી ગયું. એમ એ વિલક્ષણતા જે છે એ આપણને ખબર પડવી જોઈએ, એ આપણને દેખાવી જોઈએ. સંતોની સાથે રહેતા હોઈએ તો પછી ગોઠણે ગોઠણે થઈ જાય અને ક્યારેક તો આપણે ગળે આવી જઈએ. વચ્ચે અમારા ભરત સાહેબને, મનીષભાઈને, ગુરુ મહારાજની સાથે આપણે સાઉથમાં વર્તમાન ધરાવવા માટે જતા હોય તો રજા લઈને સ્પેશિયલી ગયા હતા. એ 5-15 દિવસ સ્વામીની સાથે સતત રહેવાનું થાય એટલે ખબર પડે, નતર વાત સાંભળીએ કે બહુ મોટા બહુ મોટા, પણ મોટા શું, એમ એમની સ્થિતિ કેવી હશે, એમનું વર્તન કેવું છે, શું કરતા હશે, એમની ભાવના કેવી હશે, એ પાસે રહે ત્યારે ખબર પડે. અને પછી જે આખો ભાવ એમને થયો એ ક્યારેક ક્યારેક શેર કરતા હોય. એવી રીતે મારે ડાયા ભગત છે તો એ લોકડાઉનમાં સંતોની સાથે હતા, પછી એક કંઈક કામ પ્રસંગે અમે હમણાં એ જ ભક્તે બેઠા હતા તો કે હું તો સંતોની ભેળો રહ્યો ને મને તો આખો આમ ભાવ વધી ગયો કે પહેલાં આપણે સાંભળીએ કે સંતો સારા છે, બધું કર્યું બરાબર, પણ કે આટલી આટલી જગ્યાએ આવું આવું થાય તો કોઈ બોલે નહીં, કોઈને આમ અંદરથી બીજું થાય નહીં, કે જમવામાં દરરોજ મીઠામાં થોડું વધી જાય તો કોઈ બોલે નહીં. સાથે રહીએ તો બે કામ થાય, જો દ્રષ્ટિ હોય તો મહિમા વધે અને જો દ્રષ્ટિ ન હોય તો મહિમા ઘટે. એટલે ઘણા ભક્તો નથી ક્યારેક ક્યારેક રિવ્યૂ આપતા હોતા કે જો મહિમા રાખો હોય ને તો સંતોને અરે વ્યવહાર નહીં કરવાનો, દૂર રહેવાનું તો મહિમા રહેશે. બહુ સીધી વાત છે, દ્રષ્ટિ જ નથી. અને દ્રષ્ટિ જે છે એ એવી છે કે દેહના ભાવોને જ પકડે છે. તો શરીર છે એટલે શરીરના ધર્મ પ્રકૃતિ એ બધું તો હોય જ, કંઈ ન હોય એવું નથી. બ્રહ્મરૂપ થઈ ગયા હોય પણ જ્યાં સુધી ભગવાનના ધામને નથી પામ્યા ત્યાં સુધી શરીરના ભાવો છે તો રહેવાના. બ્રહ્મરૂપ થઈ ગયાનો અર્થ એમ છે કે શરીરના ભાવો એમને બાધ કરતા નથી, શરીરના ભાવો એમને રોકી શકતા નથી, શરીરના ભાવો એમને ભગવાનની પાસે જતા એમને ક્યાંય વિઘ્નરૂપ થતા નથી. છે તો ખરા જ, એ જ્યારે શરીર છૂટશે ત્યારે જ જશે. એ દેખાવું જોઈએ કે શરીરના ભાવ છે પણ શરીરના ભાવ એમને બંધન નથી કરતા. ક્યારેક ક્યારેક અમારે, મને ગઈકાલે જ વાત થતી હતી, અમેરિકા એક નાના સંત છે એટલે કે ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય કે, પણ બિચારા હૃદયના ચોખ્ખા કે. તો આ જે વિલક્ષણતા દેખાણી કે હૃદયના ચોખ્ખા ગરમ થઈ જાય એ દેહની પ્રકૃતિ છે, એ થઈ જાય. નહીતર તો એવું થઈ જાય, જો દ્રષ્ટિ ન હોય તો એવું થાય કે એ તો ગરમ જ હોય છે, કે સાધુ હોય એને તો શાંત રહેવું જોઈએ કે એમ. શરીરના ભાવ છે એમને શરીરને વિશે હોમ માં, એવું મહારાજે વચનામૃતમાં કહ્યું છે. અને આત્માના ગુણ છે એમને આત્માને વિશે હોમવા અને બંનેને નોખા સમજવા. પણ આપણે આપણા શરીરથી નોખા પડી શકતા નથી, આપણે આપણા શરીરની સાથે ભળી ગયા છીએ, આપણે આપણા મન અને બુદ્ધિની સાથે ભળી ગયા છીએ. એટલે આપણી દ્રષ્ટિ છે ને એ સ્થૂળ છે, ને એ જ સ્થૂળ દ્રષ્ટિથી આપણે સંતોને જોઈએ છીએ, એટલે એમને પણ આપણે શરીરના ભાવોથી યુક્ત જોઈએ છીએ. એટલે આપણને એમ લાગે છે કે જેવું અહીંયા છે એવું જ ત્યાં છે, આમાં કાંઈ ફરક, માત્ર કપડાં બદલાવ્યા, ફરક દેખાતો નથી. એ જોવા માટેની દ્રષ્ટિ એ હોય તો આ પ્રાપ્ત થાય છે. નરનારાયણ ભગવાન એમને વિશે આ તમામ ગુણો હતા, અને એમ છતાંય એમણે સંતનું એવું પૂજન કર્યું, સંતનો એમને ભાવ કેટલો, સંતને વિશે એમને મહિમા કેટલો, એ દ્રષ્ટિ એ મહિમા ભાવ એમને આપણે પામી શકીએ તો આપણું કલ્યાણ બહુ સીધું છે. હો મહારાજે તો વચનામૃતમાં જેટલું શોર્ટ કરી દીધું છે ભગવાન સ્વામિનારાયણે, એટલું તો કોઈ પુરાણોએ શોર્ટ નથી કરી દીધું. આજે આવશે હમણાં એકાંતિક ધર્મ, સાંભળીને ગાંડા થઈ જવાશે. આટલું બધું કરવાનું છે? કોઈક ભગવાનના ભગત તો હારી જશે કે આપણાથી થાય નહીં. કે અને પૂર્વે ભગવાનના ભક્તોને આપણે જોઈએ તો કેટલી કસોટીઓ લીધી છે ને કેવું કઠણ છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ સહેલામાં સહેલું કરી દીધું કે એવા જે ભગવાનના એકાંતિક સંત એની સાથે જે જીવને જોડી દે તો એનું સંતની જેવું કલ્યાણ. સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજે આત્મનિષ્ઠ એવા જે સંત એમના લક્ષણ કહ્યા ને એ લક્ષણ કહ્યા, ને પછી છેલ્લે મહારાજે એમ કહ્યું કે એવા જે સંત એમની સાથે અતિશય હેત રાખે, એમની સેવા કરે, અને નિત્ય એ સંત જો એમને પાંચ ખાસડા મારે તો એમને સહન કરે, પણ ક્યારેય એમના સંગને મૂકી અને દૂર જવાનો સંકલ્પ ન કરે, તો જેવું એ સંતનું કલ્યાણ થાય એવું જ એ ભક્તનું પણ કલ્યાણ થાય. ખાલી આટલું જ કરવાનું છે. કેટલું? આંકડો જોડી દેવાનો છે, ને પછી ગમે એમ એ તોડવા માથે તો એ તૂટવો જોઈએ નહીં. એવો એ જેમ જેમ તોડવા માથે એમ એમ આપણો દ્રઢ થવો જોઈએ. પાંચ ખાસડા મારે એટલે તોડવાની જ વાત છે કે બીજી કંઈ? વગર વાકે ખીજાય, વગર વાકે તો આપણને ક્યારેય ખોટું ન લાગે. જેમ આપણને આપણા ઘરના છે ખીજાય ને ખોટું લાગતું, ઉલટાનો આપણને મહિમા વધે કે વાહ તમે જે આ રૂપમાં મને દર્શન આપ્યા, આવું રૂપ તો અમે ક્યારેય દીઠું નહોતું. કેમ? અને બહાર જઈને આપણે કોઈ દી કોઈને વાત કરીએ કે આજે તમારા ભાભી બહુ ખીજાણા, એમ જ કે બીજું કઈ કે એવું કોઈ દી કે એવું કોઈ દિવસ ન બોલે. પણ જો કોઈક સાધુએ કઠણ વચન કીધું હોય, હલો મહારાજે તેવું કીધું જીવે ત્યાં સુધી યાદ રાખે, પણ આ બધા એકાંતિક ભગત છે એટલે એટલે સુધી ન યાદ રાખે, દરવાજા સુધી યાદ રાખે. દરવાજા સુધીમાં વળી ક્યાંક બે જણાને આ મહારાજે એમ કહ્યું કે જેવું દેહના સંબંધીને વિશે હેત છે એવું જો સાધુને વિશે થાય તો કામ પૂરું. તો દેહના સંબંધીને વિશે હેત છે તો દેહના સંબંધીને વિશે ક્યારેય પ્રોબ્લેમ થાય તો આપણે એને બહાર જઈને કહીએ છીએ, કહેવાનો ભાવ પણ થાય છે. ઉલટાનું બે જણા કહેતા હશે કે સાંભળી ગયો અને ખબર પડી ગઈ હોય તો કહેતા હોય તો કે ભાઈ કેમ કાલ કંઈક તકલીફ થઈ ગઈ હતી, તો આપણે એને બહુ લાઇટલી લઈ લે કે તો થોડું ઘણું હોય હાલા રાખે કે બાકી બહુ એમાં. વળી પાછું બે દિવસ પછી પાછું અત્યારે એ હોય ને ત્યારે એને થોડુંક હોય, પછી બે દિવસ પછી એને મનમાંય ન હોય. હલો કેવી સરસ આપણે વાત કરીએ આમ, હે સામેવાળાને પાણી પાણી થઈ જાય કે મારું આવું મને રહેતું હોય તો કેવું સારું, મને તો વધારે થોડુંક વ્યગ્રતા વ્યાપી જાય છે, એમ થઈ જાય છે કે ડિવોર્સ ફાઇલ કરી નાખું. તો એને આપણા જીવનમાંથી પ્રેરણા મળે કે મારે હાલો આવું રાખવું જોઈએ અને મારે હવે ડિવોર્સ ફાઇલ કરવા નથી એમ. એ સારી વાત જ છે. એવી ને એવી જ પ્રેરણા આમાં થાય, આ બધું ઇક્વલન્ટ છે. તો જે આ નરનારાયણ ભગવાને નારદજીના પગ પખાડ્યા એનો કહેવાનો ભાવાર્થ કંઈક આવો છે એમ. આપણે પગ નથી પકડતા, આપણે આખે આખા સાધુને ધોઈ નાખીએ, લાગમાં આવવા જોઈએ. હા, એક વાત છે કે સાધુ હોવા જોઈએ, એટલે મહારાજે એમ કહ્યું છે કે સત્પુરુષ એમ, એકાંતિક સંત, એમના પગલા પકડવાની વાત છે. અને બીજો અર્થ એવો પણ છે કે કદાચ જે કોઈ ભગવાનને આશરે આવ્યા છે, સંત હોય કે ભગવાનના ભક્ત હોય, એ બધા જ પૂર્ણ હોય એવું પણ નથી. અને આપણને કોઈ એવા સંત મળી ગયા, આપણે એમનું કરીએ છીએ અને બીજા જે સંત છે એમનાથી ઓછું વધતું વર્તાતું હોય, ક્યારેક કંઈક એમને ભૂલ થઈ, બીજું ત્રીજું થયું, તો એમને પણ વગવવા એવું પણ નથી. કારણ કે એમને આશરો કોનો છે? પુરુષોત્તમ નારાયણનો છે. નારદજીને ભગવાન નારાયણે આગતા સ્વાગતા કરી છે અને પછી દર્ભના આસન ઉપર બિરાજમાન થયા છે. આગળની કથા આપણે આવતીકાલે લઈશું. નરનારાયણ ભગવાનના હૃદયમાં જેવા ગુણો વર્તે છે, એવા ને એવા જ ગુણો મહિમા ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યેનો મહિમા એ આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિના નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.